ઘણા લોકો એવું માને છે કે જો આપણે થોડો સમય પોતાના માટે કાઢીએ તો એ તો સ્વાર્થ કહેવાય, પરંતુ સાચી વાત એ છે કે પોતાને સમય આપવો સ્વાર્થ નથી, એ તો સૌથી મુખ્ય જીવનની જરૂરિયાત છે. જેમ મોબાઈલને ચાર્જ ન કરીએ તો એ બંધ પડી જાય, એવી જ રીતે જો આપણે સતત કામ, જવાબદારી અને દોડધામમાં જીવતા રહીએ અને પોતાને માટે થોડો સમય ન કાઢીએ તો આપણી ઊર્જા, શાંતિ અને ખુશી ધીરે ધીરે ઓછી થઈ જાય. દિવસમાં અમુક સમય પોતાને માટે કાઢવો જોઈએ, જેમાં થોડું વાંચન, ધ્યાન, પ્રાર્થના, કુદરત સાથે બેસવું કે પછી શાંતિથી વિચાર કરવા. કારણ કે જ્યારે આપણે અંદરથી મજબૂત અને ખુશ હોઈએ છીએ ત્યારે જ આપણે પરિવાર, સમાજ અને દુનિયાને વધુ સારું કંઈક આપી શકીએ છીએ. યાદ રાખીએ, પોતાને સમય આપવો સ્વાર્થ નથી, એ આપણી ખુશી અને સફળતાની જરૂરી ચાવીઓ છે.